વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 63મો સર્ગ શ્રીરામનો વિલાપ. પોતાની પ્રિયા સીતાથી રહિત થઈને શ્રીરામ શોક અને મોહથી વ્યથિત થઈ ગયા. તેઓ સ્વયં તો દુઃખી હતા જ, પોતાના ભાઈ લક્ષ્મણને પણ વિષાદમાં નાખી દેતા ફરી તીવ્ર શોકમાં મગ્ન થઈ ગયા. લક્ષ્મણ શોકને અધીન થઈ રહ્યા હતા, એમનાથી વધુ શોકમાં ડૂબેલા શ્રીરામ દુઃખ સાથે રડતા રહીને ગરમ નિશ્વાસ છોડીને પોતાના પર આવેલા સંકટને અનુરૂપ વચન બોલ્યા. સુમિત્રાનંદન, એવું લાગે છે કે મારા જેવો પાપ કર્મ કરનાર મનુષ્ય આ પૃથ્વી પર બીજો કોઈ નથી, કેમ કે એક પછી બીજો શોક મારા હૃદય, પ્રાણ અને મનને વિદીર્ણ કરતો સતત મારા પર આવી રહ્યો છે. ખરેખર પૂર્વજન્મમાં મેં મારી ઈચ્છા મુજબ વારંવાર ઘણા પાપ કર્મ કર્યા છે, એમાંથી અમુક કર્મોનું આ પરિણામ આજે પ્રાપ્ત થયું છે, જેથી હું એક દુઃખમાંથી બીજા દુઃખમાં પડી રહ્યો છું. પ્રથમ તો હું રાજ્યથી વંચિત થયો, પછી મારા સ્વજનોથી વિયોગ થયો, ત્યાર પછી પિતાજીનો પરલોકવાસ થયો, પછી માતાથી પણ વિખૂટા પડવું પડ્યું. લક્ષ્મણ, આ બધી વાતો જ્યારે જ્યારે મને યાદ આવે છે ત્યારે મારા શોકના વેગને વધારી દે છે. લક્ષ્મણ, વનમાં આવીને ક્લેશનો અનુભવ કરીને પણ આ બધું દુઃખ સીતાની પાસે રહેવાથી મારા શરીરમાં જ શાંત થઈ ગયું હતું, પરંતુ સીતાના વિયોગથી ફરી એ ઉદ્દીપ્ત થઈ ઉઠ્યું છે. જેમ સૂકા લાકડાનો સંયોગ થતા અગ્નિ એકદમ પ્રજ્વલિત થઈ ઉઠે છે, હાય, મારી શ્રેષ્ઠ સ્વભાવની ભીરુ પત્નીને અવશ્ય રાક્ષસ આકાશ માર્ગે હરી ગયો. એ સમયે સુમધુર સ્વરમાં વિલાપ કરનારી સીતા ભયને લીધે વારંવાર વિકૃત સ્વરમાં આક્રંદ કરવા લાગી હશે. મારી પ્રિયાના એ બંને ગોળ ગોળ સ્તન જે સદા લાલચંદનથી ચર્ચિત થવા યોગ્ય હતા, જરૂર રક્તના કાદવથી ખરડાયા હશે. હાય, હજુ પણ મારા શરીરનું પતન થતું નથી. રાક્ષસના વશમાં પડેલી મારી પ્રિયાનું એ મુખ જે સ્નિગ્ધ અને સુસ્પષ્ટ મધુર વાતો કરનારું તથા કાળા કાળા વાંકડિયા કેશોના ભારથી સુશોભિત હતું, એ હવે એવું શ્રીહીન થઈ ગયું હશે જેમ રાહુના મુખમાં પડેલો ચંદ્રમા. હાય, ઉત્તમ વ્રતનું પાલન કરનારી મારી પ્રિયતમાનો કંઠ સદાહારથી સુશોભિત થવા યોગ્ય હતો, પરંતુ રક્તભોજી રાક્ષસોએ સુના વનમાં જરૂર એને ફાડીને એનું રક્તપાન કર્યું હશે. મારા ન રહેવાના કારણે નિર્જન વનમાં રાક્ષસોએ એને લઈ લઈને ઘસડી હશે, તથા વિશાળ અને મનોહર નેત્રોની એ જાનકી અત્યંત દીનભાવે ટીટોળીની જેમ વિલાપ કરતી હશે. લક્ષ્મણ, આ એ જ શિલાતલ છે જેના પર ઉદાર સ્વભાવની સીતા પહેલા એક દિવસ મારી સાથે બેઠી હતી. એનું હાસ્ય કેટલું મનોહર હતું! એ વખતે હસી હસીને એણે તમને પણ ઘણી વાતો કહી હતી. સરિતાઓમાં શ્રેષ્ઠ આ ગોદાવરી મારી પ્રિયતમાને હંમેશા પ્રિય રહી છે. વિચાર કરું છું, કદાચ એના તટ પર ગઈ હોય, પરંતુ એકલી તો એ કદી ક્યાં જતી ન હતી. એ મુખ અને વિશાળ નેત્રો ખીલેલા કમળ જેવા સુંદર છે. સંભવ છે કમળના ફૂલ લાવવા માટે ગોદાવરીના તટ પર ગઈ હોય, પરંતુ એ પણ શક્ય નથી, કારણ કે એ મને સાથે લીધા વિના કદી કમળ પાસે જતી ન હતી. એવું બને કે એ આ પુષ્પિત વૃક્ષ સમૂહોવાળા અને વિવિધ પ્રકારના પક્ષીઓ દ્વારા સેવિત વનમાં ભ્રમણ માટે ગઈ હોય, પરંતુ એ પણ શક્ય નથી, કેમ કે એ બીકણ એકલી વનમાં જતા બહુ ડરતી હતી. સૂર્યદેવ સંસારમાં કોણે શું કર્યું અને શું નથી કર્યું એ બધું તમે જાણો છો. લોકોના સત્ય અસત્ય પાપ પુણ્ય કર્મના તમે સાક્ષી છો. મારી પ્રિયા સીતા ક્યાં ગઈ અથવા એને કોણે હરી લીધી એ બધું મને જણાવો, કેમ કે હું એના શોકથી દુઃખી છું. વાસુદેવ, સમસ્ત વિશ્વમાં એવી કોઈ વાત નથી જે તમને સદા જ્ઞાત રહેતી ન હોય. મારી કુલપાલિકા સીતા ક્યાં છે એ કહી દો. એ મરી ગઈ, હરી લેવામાં આવી, કે પછી રસ્તામાં જ છે? આ રીતે શોકાકુળ થઈને જ્યારે શ્રી રામચંદ્રજી ભાવ ગુમાવીને વિલાપ કરવા લાગ્યા, ત્યારે એમની આવી સ્થિતિ જોઈને ન્યાયોચિત માર્ગ પર સ્થિત રહેનારા ઉદારચિત સુમિત્રા કુમાર લક્ષ્મણે એમને સમયોચિત આ વાત કહી. આર્ય, તમે શોક છોડીને ધૈર્ય ધારણ કરો. સીતાની શોધ માટે વનમાં ઉત્સાહ રાખો, કેમ કે ઉત્સાહી મનુષ્યો જગતમાં અત્યંત દુષ્કર કાર્ય આવી પડે તો પણ કદી દુઃખી થતા નથી. વધી ગયેલા પુરુષાર્થવાળા લક્ષ્મણ જ્યારે આમ કહી રહ્યા હતા, એ સમયે રઘુકુળની વૃદ્ધિ કરનારા શ્રીરામ આર્ત હોવાના કારણે એમની વાતના ઔચિત્ય પર બહુ ધ્યાન ન આપ્યું. એમણે ધૈર્ય છોડી દીધું અને ફરી મોટા શોકમાં ડૂબી ગયા. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 63મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.